વાલ્મીકિ રામાયણ કિષ્કિંધાકાંડ 37મો સર્ગ. સુગ્રીવે હનુમાનજીને વાનર સેના એકત્ર કરવા માટે ફરીથી દૂત મોકલવાની આજ્ઞા આપી. એ દૂતો દ્વારા રાજાની આજ્ઞા સાંભળીને સઘળા વાનરોનું કિષ્કિંધા માટે પ્રસ્થાન અને દૂતોએ પાછા આવીને સુગ્રીવને ભેટ સામગ્રી આપવાની સાથે સાથે વાનરોના આગમનના સમાચાર કહેવા. મહાત્મા લક્ષ્મણે જ્યારે આમ કહ્યું ત્યારે સુગ્રીવે પોતાની પાસે ઊભેલા હનુમાનજીને આમ કહ્યું, મહેન્દ્ર, હિમવાન, વિંધ્ય, કૈલાસ તથા શ્વેત શિખરના મંદ્રાચલ આ 5 પર્વતોના શિખરો પર જે શ્રેષ્ઠ વાનર રહે છે, પશ્ચિમ દિશામાં સમુદ્ર તટે પ્રાતઃકાળના સૂર્ય જેવા કાંતિમાન અને નિત્ય પ્રકાશમાન પર્વતો પર જે વાનરો વસે છે, ભગવાન સૂર્યના નિવાસસ્થાન તથા સંધ્યાકાળના મેઘો જેવા અરુણ વર્ણના ઉદયાચળ અને અસ્તાચળ પર્વત પર જે વાનરો વસે છે, પદ્માચલવર્તી વનનો આશ્રય લઈને જે ભયાનક પરાક્રમી વાનર શિરોમણીઓ વસે છે, અંજન પર્વત પર જે કાજળ અને મેઘ જેવા કાળા તથા ગજરાજ જેવા મહાબળી વાનરો રહે છે, મોટા મોટા પર્વતોની ગુફાઓમાં નિવાસ કરનારા તથા મેરુ પર્વતની આજુબાજુ રહેનારા જે સુવર્ણ જેવી કાંતિવાળા વાનરો છે, જેઓ ધૂમ્રગીરીનો આશ્રય લઈને રહે છે, મેરેય એટલે કે માદક પીણું અને મધુ દારૂનું પાન કરનારા જે મહારુણ પર્વત પર પ્રાતઃકાળના સૂર્યની જેમ લાલ રંગના ભયાનક વેગશાળી વાનરો નિવાસ કરે છે તથા સુગંધથી પરિપૂર્ણ અને તપસ્વીઓના આશ્રમોથી શોભતા મોટા મોટા રમણીય વનો અને વનાંતો વનોના અંતભાગોની આસપાસ જે વાનરો રહે છે, ભૂમંડળના એ બધા વાનરોને તમે સત્વરે અહીં લઈ આવો. શક્તિશાળી તથા અત્યંત વેગવાન વાનરોને મોકલીને એમના દ્વારા શામ, દાન વગેરે ઉપાયોનો પ્રયોગ કરીને એ બધાને અહીં બોલાવડાવો. મારી આજ્ઞાના પહેલા જે મહાન વેગશાળી વાનરો મોકલવામાં આવ્યા છે એમને ઉતાવળ કરવાની પ્રેરણા આપવા માટે તમે ફરી બીજા શ્રેષ્ઠ વાનરોને મોકલો. જે વાનરો કામભોગમાં ફસાયેલા હોય તથા જેઓ દીર્ઘસૂત્રી દરેક કામ વિલંબથી કરવા ટેવાયેલા હોય એ બધા વાનરોને ઝડપથી અહીં લઈ આવો. જે મારી આજ્ઞાના 10 દિવસમાં અહીં આવે ન પહોંચે, રાજાની આજ્ઞાને કલંકિત કરનારા એ બધા દુરાત્મા વાનરોને મારી નાખવા જોઈએ. જેઓ મારી આજ્ઞાને અધીન રહેતા હોય એવા સેંકડો, હજારો તથા કરોડો વાનરસિંહો મારા આદેશથી જાય. જેઓ મેઘ અને પર્વત જેવા પોતાના વિશાળ શરીરથી આકાશને જાણે ઢાંકી દે છે એવા ઘોર રૂપધારી શ્રેષ્ઠ વાનરો મારો આદેશ મનને અહીંથી યાત્રા કરે. વાનરોના નિવાસ સ્થાનોને જાણનારા બધા વાનરો તીવ્ર ગતિથી ભૂમંડળમાં ચારે બાજુ જઈને મારા આદેશથી તે સ્થાનોના સંપૂર્ણ વાનરોને તત્કાળ અહીં લઈ આવે. વાનરરાજ સુગ્રીવની વાત સાંભળીને વાયુપુત્ર હનુમાનજીએ બધી દિશાઓમાં કેટલાય પરાક્રમી વાનરોને મોકલ્યા. રાજાની આજ્ઞા મળતા એ બધા વાનરો તત્કાળ આકાશમાં પક્ષીઓ અને નક્ષત્રોના માર્ગે રવાના થઈ ગયા. એ વાનરોએ સમુદ્રના કિનારે, પર્વતો પર, વનોમાં અને સરોવરના તટો પર રહેનારા સમસ્ત વાનરોને શ્રીરામચંદ્રજીનું કાર્ય કરવા માટે પ્રસ્થાન કરવા કહ્યું. પોતાના સમ્રાટ સુગ્રીવનો જેઓ મૃત્યુ અને કાળની જેમ ભયાનક દંડ દેનારા હતા, આદેશ સાંભળીને એ બધા વાનરો એમના ભયથી ધ્રુજી ઉઠ્યા અને તત્કાળ કિષ્કિંધા તરફ રવાના થઈ ગયા. ત્યાર પછી કજ્જલગીરીથી કાજળ જેવા કાળા અને મહાબળવાન 3 કરોડ વાનરો એ સ્થાને જવા માટે નીકળ્યા જ્યાં રઘુનાથજી વિરાજમાન હતા. જ્યાં સૂર્યદેવ અસ્ત થાય છે એ શ્રેષ્ઠ પર્વત પર રહેનારા 10 કરોડ વાનરો જે થપાવેલા સોના જેવા શોભા ધરાવતા હતા, ત્યાંથી કિષ્કિંધા માટે રવાના થયા. કૈલાસના શિખરો પરથી સિંહોની કેશવાળી જેવી શ્વેતકાંતિ ધરાવતા 10 અબજ વાનરો આવ્યા. જેઓ હિમાલય પર રહીને ફળમૂળથી જીવન નિર્વાહ કરતા હતા, એ વાનરો એક નીલ 100 અબજ જેટલી સંખ્યામાં ત્યાં આવ્યા. વિંધ્યાચળ પર્વત પરથી મંગળ જેવા લાલ રંગના ભયાનક પરાક્રમી ભયંકર રૂપ ધરાવતા વાનરોની 10 અબજ સેના અત્યંત વેગપૂર્વક કિષ્કિંધા આવી. શિર સમુદ્રના કિનારે અને તમાલ વનના નારિયેળ ખાઈને રહેનારા વાનરો એટલી મોટી સંખ્યામાં આવ્યા કે એમની ગણતરી થઈ શકે એમ ન હતી. જંગલોમાંથી, ગુફાઓમાંથી અને નદીઓના કિનારાઓ પરથી અસંખ્ય મહાબળી વાનરો એકત્ર થયા. વાનરોની સંપૂર્ણ સેના સૂર્યદેવને જાણે પીતી હોય, ઢાંકી દીધી હોય એમ આવી પહોંચી. જે વાનરો સઘળા વાનરોને ઝડપથી આવી જવા માટે પ્રેરિત કરવા નિમિત્તે કિષ્કિંધાથી બીજી વાર મોકલવામાં આવ્યા હતા, એ વીરોએ હિમાલય પર્વત પર એ પ્રસિદ્ધ વિશાળ વૃક્ષને જોયું જે ભગવાન શંકરની યજ્ઞશાળામાં સ્થિત હતું. એ પવિત્ર અને શ્રેષ્ઠ પર્વત પર પૂર્વકાળમાં ભગવાન શંકરનો યજ્ઞ થયો હતો, જે સંપૂર્ણ દેવતાઓના મનને સંતોષ આપનારો અને અત્યંત મનોરમ હતો. એ પર્વત પર ખીર વગેરે અન્ન, હોમ દ્રવ્યથી ઘી વગેરેનો સ્ત્રાવ થયો હતો. એના કારણે ત્યાં અમૃત જેવા સ્વાદિષ્ટ ફળમૂળ ઉત્પન્ન થયા હતા. એ ફળોને વાનરોએ જોયા. ઉક્ત અન્નથી ઉત્પન્ન થયેલા એ દિવ્ય અને મનોહર ફળમૂળને જે કોઈ એકવાર ખાઈ લેતું હતું, એ 1 મહિના સુધી એનાથી તૃપ્ત થઈ જતું હતું. ફળોના આહાર કરનારા એ વાનર શિરોમણીઓ એ દિવ્ય ફળમૂળ અને દિવ્ય ઔષધિઓને પોતાની સાથે લઈ લીધા. ત્યાં જઈને એ યજ્ઞ મંડપમાંથી એ બધા વાનરો સુગ્રીવનું પ્રિય કરવા માટે સુગંધિત ફૂલ પણ લેતા આવ્યા. એ બધા શ્રેષ્ઠ વાનરો પૃથ્વી પરના સમસ્ત વાનરોને તત્કાળ ચાલવાનો આદેશ આપીને એમના યુથો પહોંચે એ પહેલા જ સુગ્રીવની પાસે આવી ગયા. એ સિદ્ધગામી વાનરો ફળ મૂળ અને ઔષધિઓ લઈને એ જ મુહૂર્તમાં ત્યાંથી નીકળીને ઉતાવળા કિષ્કિંધાપુરીમાં જ્યાં વાનરરાજ સુગ્રીવ હતા ત્યાં જઈ પહોંચ્યા. એ બધી ઔષધિઓ અને ફળમૂળ લઈને એ વાનરોને સુગ્રીવની સેવામાં અર્પણ કરી દીધા અને આમ કહ્યું, મહારાજ, અમે તો બધા પર્વતો, નદીઓ અને વનોમાં ફરી આવ્યા. પૃથ્વી પરના સઘળા વાનરો તમારી આજ્ઞાથી અહીં આવી રહ્યા છે. આ સાંભળીને વાનરરાજ સુગ્રીવને બહુ આનંદ થયો. એમણે વાનરોએ આપેલી બધી ભેટ સામગ્રીનો આનંદપૂર્વક સ્વીકાર કર્યો. આ રીતે શ્રી વાલ્મીકિ રચિત આર્ષ રામાયણ આદિકાવ્યના કિષ્કિંધાકાંડમાં 37મો સર્ગ સમાપ્ત થયો. બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી જય.